आपकी आशीर्वाद से ये सब मैं समझ चुका हूँ, फिर भी कहूँगा कि मैं नहीं समझा, लेकिन मैं इतना कहूँगा आप बुरा न मानेंगे। बुरा हमको तो बुरा नहीं, कुछ भी नहीं, हमको कोई गाली दे तो नहीं। आप मतलब ऐसा है हमारे आप सब कुछ है, आपके ये भी ऐसी गलत करना का है नहीं, जब उन्हें एक शब्द भी गलत इधर चलेगा नहीं, एक शब्द भी गलत नहीं चलेगा, समझे। और इधर जो खुला खुला किया है, जो है ऐसा है नहीं है, वो नहीं है बोलता है, समझ गया नहीं। वो बोलता है कि वो फॉरेनर साइंटिस्ट पूछता है कि भगवान है कि नहीं, तो हम कि है ऐसा माँ जानता है, उसकी खुली कोई बात जानता है नहीं, वो जानता है, वो सब इगोइज्म है, समझ गए। इधर इगोइज्म बिल्कुल नहीं है, वहाँ सब कुछ है, इगोइज्म बिल्कुल नहीं है, वहाँ सब कुछ है। आपकी समझ में आता है? हाँ, आपकी कृपा से सब समझ में आता है। The world is the puzzle itself. God has not created this world at all. Only Christian viewpoint है, हो गया, फिर काम होता है। और कौन चलाता है इसको? सब लोग तो अपने खुद चलाता है, आपका कौन चलाता है? मैं तो ये समझता हूँ कि जो कुछ चल रहा है ईश्वर शक्ति तो है, लेकिन सब कर्म अनुसार सब कुछ चल रहा है, हर आदमी कर्म में बंधा हुआ है। तो कर्म कौन कराता है? कर्म कौन कराता है? जो मैं समझता हूँ कर्म कौन कराता है, वो आपका सवाल जो है थोड़ा पजल भी है, थोड़ा कठिन भी है, लेकिन कहने का मकसद ये है जो कई जन्मों का हमारा कर्म किया हुआ उसके अनुसार इस जन्म में और इस वक्त जो मैं आपके सामने बैठा हूँ, ये कर्म के अनुसार और पुण्य के अनुसार ये दो मिनट सत्संग का वातावरण और ईश्वरी लाभ एक दूसरे को हो रहा है, ये मैं समझता हूँ कई जन्मों का पुण्य आपका दर्शन करवाया है। देखो रे, और दुर्योधन बोला था, दुर्योधन महाभारत का युद्ध में दुर्योधन आता है ना, दुर्योधन, हाँ मैं सुन, वो बोला था जाना धर्म ने हूँ जानू छू, કૃષ્ણ ભગવાન ને શું કે છે? જાનામી ધર્મમ ન ચ મે નિવૃત્તિ, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ। હા, તો કૃષ્ણ ભગવાન પૂછતા હે કે ધર્મ તો મે જાણતા હું, પણ મારા થી પ્રમાણે થતું નથી, હો સકતા નહીં, ઓર અધર્મ ભી જાણતા હું, ઉસમે બંધ નહીં હોતા હે, સમજ ગયા નહીં। તો કૃષ્ણ ભગવાન કો બોલા કે આપ ऐसा कैसा होता है, कौन कराता है, कौन कराता है? कराने वाला ईश्वर है। कोई ईश्वर कराता नहीं, ऐसे ईश्वर हाथ ही निकालता, ईश्वर हाथ डाल तो इसकी जिम्मेदारी, अपनी जिम्मेदारी नहीं, वो हाथ डाल तो इनकी जिम्मेदारी, अपनी जिम्मेदारी कुछ नहीं। ये क्या बोला था? ईश्वर हाथ डाल तो उसकी जिम्मेदारी, अपने क्या, अपने छूट गया। अभी दो मिनट पहले आपने कहा इधर कोई भी ऐसा बात हो नहीं सकता है और ऐसा कोई आ नहीं सकता है और ऐसी कोई बात हो भी नहीं सकती है, ये कौन है? वो एक शक्ति है जो रोकती है आपके, नहीं अभी वो जुदी शक्ति नहीं, आप वो जुदी नहीं, शक्ति एक है, नाम अनेक है, रंग एक है, रूप एक है, अवतार अलग है। भगवान शक्ति नहीं है, भगवान नहीं करता इसमें, भगवान हाथ नहीं डालता, भगवान हाथ गाल तो उनकी जिम्मेदारी है, वो दूसरी शक्ति हम बता देता है, दूसरी शक्ति है तो हम बता देते हैं। वो बड़ी होगी और वो छोटी होगी, लेकिन शक्ति शब्द नहीं, तो बड़ी छोटी कोई नहीं, वोल्टेज भगवान, भगवान तो भगवान ही कभी हाथ ही नहीं डाला संसार में, वो देख रहे हैं, क्या देख रहे हैं, आनंद से देख रहे हैं संसार में कैसे चल रहे हैं। वो सब देख रहे हैं, ऐसा नहीं कराता है वो तो चोर लोग बोलता है हमको भगवान के प्रेरणा दिया है, और ये लोग बोलता है हमको ऐसा प्रेरणा दिया है, वो ऐसा नहीं करता था। भगवान का धंधा ऐसा नहीं। अभी आपने जो कहा यहाँ पर कोई नहीं आ सकता है, न कुछ कर सकता है, न कुछ बोल सकता है, वो ऐसा कुछ है जो कुछ ये हो ही नहीं सकता है, तो वो भी एक शक्ति है। वो कौन सी शक्ति है, और प्रेम स्वरूप कौन सी शक्ति है, और ईश्वर कौन सी शक्ति है, ये मुझे मुझको कुछ आपसे जानना था। जानू वो देश, देश की साथ जो भगवान प्रकट हो गया है वहाँ प्रेम रहता है, वो प्रेम स्वरूप है। तो प्रेम स्वरूप किसको बोला जाता है, जो प्रेम कभी कभी घटता नहीं, कभी बढ़ता नहीं, समझा नहीं, घटबद नहीं होता है, वो प्रेम सच्चा प्रेम है, वो ईश्वरी प्रेम है। ईश्वर खुद प्रेम नहीं करता, ईश्वर तो ईश्वर ही रहता है। ईश्वर जिसको मिला है वो वहाँ फूल प्रकट हो गया है, वो वो वो ज्ञानी पुरुष में प्रेम रहता है, प्रेम स्वरूप ही रहता है, समझा नहीं। वो गाली देवे तो भी प्रेम स्वरूप है, फूल पे चला गए तो भी प्रेम, तो उसका प्रेम कभी जाता नहीं, वो प्रेम स्वरूप है। और भगवान खुद प्रेम स्वरूप नहीं है, भगवान तो भगवान है। वो कम से कम उसका जो शब्द हमने वापरा है, बड़ों ने वापरा है, तपस्वियों ने वापरा है, सच्चिदानंद, जो कि सच्चा आनंद है, सच्चिदानंद, सच्चिदानंद बोलो या आनंद बोलो, आनंद स्वरूप कहो, लेकिन वो तो आनंद ही है ना। हाँ, वो तो वो प्रेम का आनंद है ना। नहीं, प्रेम का नहीं, वो जिसमें आनंद आता है उसमें प्रेम है। नहीं, प्रेम तो जब बॉडी बॉडी के साथ भगवान रहता है। नहीं नहीं, जब वहाँ तक प्रेम भगवान सिद्ध लोक में जाते रह जाता है, फिर भगवान प्रेम। नहीं, अभी कोई बोले, कोई कहे कि वो सामने वाली बहन ने मुस्कुराहट की या हंसी, माना उन्होंने अपनी श्रद्धा से प्रेम दिखाया बहन ने, तो वो बहन आनंद स्वरूप है, उसमें आनंद समाया हुआ है, इसीलिए वो हंस रही है। वो जो बहन हंस रही है क्योंकि उसमें ज्ञान का आनंद और ज्ञान का भंडार है, इसीलिए उसने हंसा, उसको ज्ञान है, तो वो प्रेम का आनंद स्वरूप है, प्रेम तो उसका अंश है। वो ज्ञान, ज्ञान दो प्रकार का रहता है, एक ज्ञान खुद कुछ कुछ कर सकता नहीं अज्ञान, और दूसरा ज्ञान है तो ज्ञाने ही काम करता है, ज्ञाने ही काम करता है, समझे ना। वो अभी शास्त्र के अंदर, पुस्तक के अंदर जो जान लिया और वेदांत के अंदर जान लिया, वो ज्ञान है, वो ज्ञान है, बरोबर। एक ज्ञान क्रियाकारी नहीं है, क्रियाकारी नहीं, समझ गया, बरोबर। और जो रियलाइज अपना खुद का ज्ञान जान लिया वो क्रियाकारी है, और वो प्रियकारी है, वो क्रियाकारी है, और वो ही लाभ पहुंचा सकती है, और वो ही पहुंचा सकती है जहां पहुंचना है, वो ही पहुंचा सकती है, दूसरा कोई नहीं, वही शक्ति है, वो बड़ी शक्ति है। लेकिन जो मैंने आपसे जानने की कोशिश किया कि भगवान के जो आप कह रहे थे अलग अलग नाम और स्वरूप, वो आपने और आपको बताने की मैं आपको विनती करता हूँ। क्या करेगा, नाम तो कितना हजारों हो गए। नहीं नहीं, जो आपने कहा शक्ति, अलग अलग शक्ति है, जो आपने बताया एक तो, शक्ति अलग है, वो तो हमें हमें एक दिन बता, एक दिन में बता देता है सभी शक्ति, एक दिन में हम डिसाइड करता है वो दिन। अच्छा, वो दिन को अपनों को बुलाएगा, सब सब बता देंगे, कौन करता है, कैसा चलता है, आप कौन है, कैसा चलाता है, कौन चलाता है, भगवान क्या है, सब कुछ बता देता है, और भगवान भी बता देता है, और दिव्य चक्षु भी देता है कि जो बाहर निकलो तो गधे के अंदर भगवान दिखा देख सकता है आप, ऐसा दिव्य चक्षु भी देता है। हाँ, मगर एक दिन में सब दे देता है। नहीं, बरोबर, एक दिन में कुछ भी नहीं हो सकता है, बरोबर, आपकी बात सही है, एक दिन में दो घंटे में देता है। हाँ, बरोबर, सही बात है। हर रोज तो इसकी नहीं नहीं नहीं नहीं, हर रोज तो ऐसा है उसके भगवान की ये करता है। नहीं नहीं, सही बात, आपकी बात सही है। बम्बई में रहता है ना जी? हाँ, बम्बई में। हाँ, बम्बई में रहेगा आपने? नहीं, जरूर जरूर, ये सबको मिल गया था, आपको भी जरूर जरूर मिलेगा, जरूर मिलेगा, और तुमको भी मिल जाएगा। એ રાજસ્થાન ના છે અને એમના બધા મોટા લોકો બધા રાજ જ્યોતિષ હતા, વડીલો એમના રાજ જ્યોતિષ. રાજ જ્યોતિષ મેં જેસલમેર કાઉ, જેસલમેર. अब ज्योतिष आपका बहुत फादर सुना हमारे ज्योतिषी रहे और आपकी कृपा से मैं खुद ज्योतिषी हूँ, मैं खुद फेस रीडर हूँ, मैं खुद पामिस्ट हूँ और बस थोड़ा अंश में थोड़ा आपकी प्रसादी भी है. कैसा चलाता है, कौन चलाता है, सब सब चीज मिल जाएगा. જો ભગવાન ચલાતા હોતા ને તો જ્યોતિષ કોઈ ચલતા નહીં થાય. અગર આપ આજ્ઞા દે યા આપ કૃપા કરે તો મુજે થોડા જ્યોતિષ કા અર્થ સમજને કા થા. જ્યોતિષ નો અર્થ સમજો છે. હા, શું સમજે છે પૂછો ને. હા પૂછો. હા પૂછ સકતા હે. જો ઇન્હોને બોલા ના અગર હોતા તો જ્યોતિષ નહીં હોતા. અભી ભગવાન એ આપણે કહ્યું ને કે ભગવાન જો હોત તો વો દૂસરી શક્તિ ચલાતી હે, ઇસલિયે અપના જ્યોતિષ કરેક્ટ હે. સમજે ને, સચ્ચી વાત. દૂસરી શક્તિ ચલાતી, ભગવાન ચલાતા હોતા ને તો કોઈ આદમી આજ બહુ ભક્તિ કર દિયા કે ભગવાન તમારી જ્યોતિષ ખોટા પડ જતા હતા. સમજે ને, મારા જ્યોતિષ તો બિલકુલ કરેક્ટ છે, મતલબ જાણને વાળા કમી હે. આપ સમજે ને, જ્યોતિષ બિલકુલ કરેક્ટ છે. હા, જાણે વાળા પૂરેપૂરા જાણતા નહીં. સબ સબ ભાવા ભાવ જો હે ને તો સબ સમજમાં નહીં આવતી, ખુલ્લી રીતે નહીં સમજમાં નહીં આવતી. નહીં તો જ્યોતિષ શું કરે, બધું વિજ્ઞાન હૈ ક્યા હો જાયગા. આપડે જ્યોતિષ વાળા પેલો પદ કાઢો આપડે છેલ્લું દાદા ભમરડા જ્યોતિષ કે આધારે ચલતા હૈ और आगे के लिए कर्म बांधता है. समझ गया नहीं, वो खुद बांधता नहीं, उसको बंधा कोई कोई पीछे निमित्त है. खुद बांधे ऐसा नहीं बांधता. समझ गया, उसकी पीछे निमित्त है. खुद तो कोई कर्म बांधता नहीं. और संन्यास जाने की शक्ति वर्ल्ड में किसी को है ही नहीं. और डॉक्टर सब भेगा कर दिया फॉरेन का सब ને, બોલ દે સંદાસ જાને કે તમારા શક્તિ નહીં તો બોલને લગા કે હમ દૂસરે કો બોલે કે તમારા બંધ હો જાયગા, જબ માલુમ હો જાયગા કે તમારી શક્તિ નહીં થી. ફિર સમજમાં આયા કે બંધ હો જાયગા, દૂસરા ડાક્ટર કી જરૂર પડેગા. જરૂર પડે કે હા, દૂસરા ડાક્ટર કી જરૂર પડે કરી જબ બંધ હો જાવે. જરૂર પડે ક્યાં, તો શક્તિ કી તરહ હે. સમજ ગયા ને. લેકિન મેં સમજતા હું જો આપને કહા બરોબર હૈ, દો તરહ કી શક્તિ, એક દૂસરી શક્તિ હૈ જો યે કામ કરાતી હૈ. વો જો શક્તિ હૈ, વો જો શક્તિ હૈ, વો હૈ ગ્રહમાન, જો કર્મો સે બંધા હુઆ હૈ. જો કર્મો સે બંધા હુઆ હૈ, કર્મ હી ગ્રહ હૈ, ગ્રહ હી કર્મ હૈ. હમ જો જ્યોતિષી લોગ સમજતે હૈ, જો સચ્ચાઈ હૈ, જો આપ કહેતે હૈ દૂસરી એક તાકત હૈ, વો તાકત જો હૈ વો ગ્રહમાન હૈ. જો કે જૈસે રાષ્ટ્રપતિ હોતા હૈ વો પ્રધાનમંત્રી કો સોંપ દેતા હૈ કાર્ય, જા તુમ યે યે કામ કર. પ્રધાન આનંદ હૈ ઉનકી હાજરી સે વો પાર્લામેન્ટ ચલ રહી હૈ. બરોબર હૈ, વો હૈ દૂસરી શક્તિ જિસકા આપને હમકો બતાયા. પાર્લામેન્ટ વાળી શક્તિ ચલાતા હૈ. હાં, સહી બાત હૈ. તો કહેને કા મતલબ હૈ, જો આપ કહેતે હૈ જો હૈ વો પાર્લામેન્ટ માં તુમ્હારા કેસ કેસ જાતા હૈ કે આદમી કે હાથ સે નૈમિત્તિક કર્મ એસા હો ગયા હૈ, એસા કેસ સબ જાતા હૈ પાર્લામેન્ટ માં. ઓર પાર્લામેન્ટ માં ફિર ઉસકે યે હોતી હૈ. આપકા જો શબ્દ હૈ વો અમૃતવાણી હૈ, લેકિન મેં ઇતના કહેતા હું હમારે અનુભવ કે અનુસાર, જો કે મેને ભી ધ્યાન યોગ સે હૈ, કેબિનેટ ઓર કેબિનેટ કે મેમ્બર ઓર કેબિનેટ કે મેમ્બર હૈ ગ્રહ, જો કર્મ કર્મો સે બંધે હુએ હૈ, જો કર્મો સે બંધે હુએ હૈ, જો હમ કુછ ભી કરતે હૈ તો હમ નહીં કરતે હૈ વો કરાતે હૈ. ये शनि ग्रह है जो हम खराब किया हुआ है, जो शनि ग्रह है जो हम खराब किया हुआ कर्म है उससे उसका बंधा हुआ है। ज्योतिष कहेगा ये इसको आठवें घर में शनि है, चौथे घर में शनि है, मतलब तुम्हारा खराब है। अभी तुम्हारी माँ की मृत्यु होने वाली है। ओ ग्रहमान शक्ति, ये बात करेक्ट नहीं है। करेक्ट है, करेक्ट नहीं है ऐसी नहीं, पर करेक्ट है। मगर वो शक्ति जो चलाती है तो दूसरी शक्ति है, ग्रहमान तो उसका उसका अधिकारी है, उसका अधिकार से चलता है। आपकी बात बहुत सही है, उसके लिए मैंने कहा तो प्रधानमंत्री काम नहीं करती है, उसके प्रधानमंत्री के कैबिनेट के मेंबर लोग करते हैं। पार्लियामेंट में से एक ऑर्डर होता है और सब जैसे कलेक्टर काम करता है इधर, जैसे वो ग्रह ग्रह वो सब काम करता है। वही मैं भी आपकी बात कबूल करता हूँ। हाँ तो हमको देखो ना, हमारे यहाँ ग्रहों सब चले गया तो हमारे यहाँ इधर सर्विस नहीं है ग्रहों की, तो फिर हमको नहीं ग्रह स्पर्श नहीं करता, मगर वो शक्ति की स्पर्श करती है। ग्रह हमारी पर अधिकार नहीं है। आप हमारे पूजनीय है और जो बात अच्छी और सच्ची मुझे नजर आती है उस अनुसार मैं चलता हूँ। हमको ग्रह ग्रह हमारी पर उसका ये नहीं है, हमारी पर दूसरी वो जो शक्ति दूसरी शक्ति है ना, जिसका डायरेक्ट हमारे पास है, और आपके अंदर और सबके अंदर ग्रह बीच में रहता है उसका। क्यों कि हमको ग्रह है ही नहीं, हमको दुराग्रह नहीं, कदाग्रह नहीं, मताग्रह नहीं, आग्रह नहीं, वो सब ग्रह हमारे पास है ही नहीं। लेकिन इतना मुझे कुछ मालूम किया था मैंने रामायण से, या रामायण नहीं भी जिसने पढ़ी हुए तो रामचंद्र जैसे को भी ग्रह लगा था, जो इतना बुद्धिशाली बुद्धिमान, जो भगवान का अवतार माना गया है हमारे हिंदू संस्कृति के अनुसार, जिसने मानव का असर फैल हो इनने को रामचंद्र जी ने हो सकता है, रामचंद्र जी को हो सकता है, समझ गया ना। ग्रहणी असर तो ज्ञानी पुरुष को नहीं होता है, ज्ञानी पुरुष को ग्रह की असर होता है तो फिर खलास हो गया। लेकिन शनि ने कहा था मैं किसको भी नहीं छोड़ता हूँ। हाँ बराबर है, शनि की कोई चीज नहीं छोड़ता है, मगर ज्ञानी के तो ज्ञानी नहीं होते, वो तो सब फ्रेंड ही रहता है उसके, उसके पास काम ही काम करता है। तो हनुमान जी कोई कम नहीं थे ज्ञानी, तो उसके पास भी गया था सबको। देखो ना, जिसको आग्रह है, दुराग्रह है, कदाग्रह है, मताग्रह है, हटाग्रह है, वो इधर ही ग्रह है, नवग्रह इधर ही है। वो मैं आपकी अमृत बिल्कुल राजी में रहता है, हमारे पास ही रहता है, हमारे पास ही रहता है, समझ गए। सभी ग्रह, सब ग्रह हमारे साथ रहता मैं है। इतना कहूँगा फ्रेंडशिप की माफक रहता है हमारे साथ। मैं इतना कान ने अमृत ज्ञान ने और ज्ञानी पुरुष होने के नाते आपको ग्रह महसूस नहीं होते हैं, लेकिन ग्रह तो आपके साथ आए, हमारे पास बैठा है खड़ा है, मतलब फ्रेंडशिप की माफक। भगवान ने कहा है जो करता, जो मनुष्य ज्ञानी होता है, जो मनुष्य ज्ञानी होता है, ज्ञान को प्राप्ति करता है, उसको जो कर्म किए हुए कई जन्मों के उसको महसूस नहीं होती है, जब उसके साथ ज्ञान मिल जाता है हमारी साथ रहता है। लेकिन साथ रहेगा, हमको कुछ हरकत नहीं करता, हरकत नहीं करता है, क्योंकि आप में ज्ञान है, हमकी पे बहुत खुश है सब, क्योंकि आपका उत्तम और परम ज्ञान है। नहीं सच्ची बात है, और वो शक्ति तो हमारी पे असर करती है, और आप बुरा न माने, हमको बुरा ही लगता ही नहीं। हाँ तो बहुत अच्छी बात है, फिर भी मेरा धर्म और फर्ज और कर्तव्य है जब बड़ों से बैठना, नम्रता विनय नम्रता चाहिए। इसी तरह से अमृत लाल की शक्ति हमारा आत्मा नहीं है, हमारा खुद का हाथ में, ये उधर खाने की शक्ति नहीं है, और दूसरी शक्ति चलाती है सब। સમજ ગયા ને, હમારી શક્તિ ઓર જાત કી હૈ ઓર યે શક્તિ હમારી નહીં હૈ, વો તો પટેલ કી હૈ. આ પટેલ હૈ જો આપ દેખતા હૈ નહીં, વો દાદા ભગવાન હૈ, વો પટેલ હૈ. સમજ ગયા ને, દાદા ભગવાન તો અંદર હી હૈ. જય સચિદાનંદ, સચિદાનંદ. અમૃતલાલ બાત કરો, શું તમે કરતા નથી વાત? હે, મિલે તો માં દર્શન કરી લેને કી જરૂર. જ્ઞાની પુરુષ તો બડી બડી બાત હૈ. સમજ માં આવે તો કામ કા હૈ, નહીં સમજ માં આવે તો કોઈ કામ નહીં. સમજ માં આના ચાહિયે, જૈસા ડાયમંડ હોતા હૈ નહીં, ડાયમંડ કી સમજ નહીં હૈ, વો ક્યા કર દેંગે. મેં તો યે સમજતા હું, યે સમજ ન સમજ કર્મો કા ફલ હૈ. હા, કર્મ કા ફલ હૈ. તો વો કર્મ હી ગ્રહ હૈ. હા, કર્મ હી ગ્રહ હૈ. ગ્રહ હી વો દૂસરા એક તાકત હૈ. બરાબર, બરાબર. ઓર વો તાકત હી કેબિનેટ હૈ. હા, યે તાકત. ઓર કેબિનેટ કા વો રાજા, વો એક શક્તિ હૈ. બરાબર, બરાબર. મેરી બાત સહી હૈ ગલત હૈ? ઉનકે શિષ્ય ઓર ગુરુ કી ભગવાન કો કિસી કે સાથ ભેદભાવ નહીં થા ઉસ વક્ત કી બાત. મગર જો ઇનકા જો અંદર ગુરુ શિષ્ય બેઠા હૈ, વો સબને ભેદભાવ થા. વો ભેદભાવ થા ઓર કુછ ક્યા થા? શિષ્ય કો ભય રહેતા થા કે હમકો વો બોલેંગે, ગુરુ એસા બોલેંગે, એસા બોલેંગે, એસા બોલેંગે, એસા ભય રહેતા થા. લેકિન સૂક્ષ્મ જ્ઞાન ક્યા બતાતા હૈ? સૂક્ષ્મ જ્ઞાન એસા કહેતા હૈ કે સંબંધ કિસે સંબંધ નાતા ઓર કોઈ કઈ પણ કરે એની જોડે આપણે કઈ સંબંધ નથી એમ કહે છે. એ બરોબર હૈ, એસા એસા નહીં બતાતા હૈ. વો ક્યા બતાતા હૈ? ટીકા નહીં હૈ કે અભી કિસી કે સાથ ભેદ ભેદે હૈ નહીં. ભેદ નહીં હૈ, ખુદ મહાવીર ખુદ અભેદભાવ થા. મહાવીર સે મતલબ હી નહીં હૈ, નાતા હી નહીં હૈ. ઇસ મતલબ આયેગા કે જબ એક દિન હમારી સાથ તમારા તુમકો સબ જ્ઞાન દે દેંગે ને, તો તુમ ખુદે બોલેગા કો બાત સચ્ચી દિખે. વહી મેં બોલતા હું, મુજે અભી તક જ્ઞાન નહીં હૈ, સમજ મેં આ જાયેગા નહીં. લેકિન હમારી 1978 લલિતાબેન શાને ત્યાં ઘટકો પુરુષ થયો હોય તો સુખ હોય. હા, પુરુષ જ થયો નથી પારકા દિન. એકલા જાય કુદરત ની કૃપા દ્રષ્ટિ હિન્દુસ્તાન ઉપર સારી ઉતરી છે. લોકો જે ઘસેલા કપડા કાઢી નાખે છે ને, હા ને, એમાં પહેરતા બધા લોકો. હા, એવા જ પહેરતા હતા. એમાં પહેરતા બધા અત્યારે જેવા કાઢી નાખે એવા પહેરતા હતા. મૂર્છા વધી ગઈ છે, મૂર્છા વધી જાય ને સમજ શકશે. માટે આપણે ચેતવું તો પડશે જ ને, ચેત્યા વગર ચાલે એવું નથી. આ વખત માં આવે થોડું થોડું સત્સંગ બજાર ફેરો ફેરો મારવો. ટ્રેન સે આતે વખત પ્લેટફોર્મ પે ઉતરે થે, વહાં એક અંધા બેઠા થા, તો ઉસને જો ઉનકે પાસ વો બજાને વાલે જો રહેતે ને, વો બજા કે ગાના ગા રહે, કે ભગવાન સે બોલ રહે કે મુજે ભગવાન મુજે આંખ દે દો, મગર અભી જબ તક યે દુનિયા કે અંદર અને યે સબ દુખી દુખી દિખતે હૈ, જિસ દિન મેરે કો કોઈ દુખી નહીં દિખે ઉસ દિન મુજે આંખ દો, ઓર તબ તક મુજે આંખ નહીં દો, એસા ગાતે ગાતે બેઠે હૈ. જગત માં બે જાતના અંધ પુરુષો છે, અંધ મનુષ્યો પુરુષ અને સ્ત્રી બધા બે જાતના, એક તો તમે જોયા તમને દેખા વો અંધ હૈ વો ઇસકો આંખે નહીં હૈ અંધ હો ગયા હૈ ઓર સબ લોગ એ વર્લ્ડ મેં સબ લોગ હૈ ને વો ભી અંધ હૈ સમજ ગયા ને સબ લોગ અંધ હૈ અપના ખુદ કા એક નુકસાન હી કરતા હૈ હર દિન આખા દિને નુકસાન હી કરતા રહેતા હૈ આપ સમજ ગયા ને વો અંધ હૈ જો દેખતા હો ને તો ભગવાન કી ભાષામાં તો એક હી ભાષા હૈ ભગવાન કિતની કિતની લેંગ્વેજ હૈ એક હી લેંગ્વેજ હૈ ઓર સબકી ઇલે અલગ અલગ લેંગ્વેજ જુદા જુદા લેંગ્વેજ તુમ એક ઔરત કો ડાઇવર્સ દો દૂસરા કહે હમકો ચાહતી હૈ તુમ્હારી લેંગ્વેજ મેં બડી ખરાબ હૈ ઉસકી લેંગ્વેજ મેં બડી અચ્છી હૈ સબ અંધે ઓર ભગવાન ક્યા બોલતા હૈ વો બાત હી ખોટી હૈ વો બાત સબ અંધે કી બાત હૈ સમજે ને એસી હૈ નહીં દુનિયામાં દુઃખ હૈ નહીં મગર અંધા હૈ ઇસે દુઃખ દુઃખ લગતા હૈ જબ થોડા થોડા આંખ ખુલતા હોય ફિર થોડા થોડા સુખ લગતા હૈ ફિર આંખી ખુલ ગયા પૂરા ફૂલ ગયા સુખ લગતા હૈ દુઃખ હૈ નહીં દુનિયામાં કિધર દુનિયામાં દુઃખ કૈસા હોતા હૈ વો અંધા બરોબર ઠીક બોલતા થા કે ભગવાન જબ આખા દુનિયા સુખી હો જાવે જબ આંખ મિલના સુખી હોને વાળા હૈ નહીં ઉસકો આંખ મિલને વાળા હૈ એસા કભી હોને વાળા હૈ નહીં ઉસકો આંખ ભી મિલને વાળા હૈ અગલે જન્મ આવતા જન્મ મેં આતા જન્મ આવતા જન્મ માં આંખો બસે નહીં પણ સબ દુનિયા સુખી હો જાવે ને તો ને દેર ઇઝ નો કોન્ટેક્ટ બિટવીન ધીસ જન્મ બરાબર છે કે બધી દુનિયા તો કોઈ દાડો સુખી થાય જ નહીં ને થાય નહીં એના આંખે મળે નહીં પણ કુદરત નો કાયદો એવો છે કે એને ભાવના સારી કરી માટે આવતો બહુ આંખે મળશે શું કહ્યું એને ભાવના સારી કઈ લોકો સુખી થાય એવી એની ભાવના છે માટે આ કર્મ સારું બન્યું માટે એને આંખે મળશે ભાવના તો અંદર કેવી સરસ છે કે લોકો સુખી થાય એવી જ ભાવના છે ને વધારે સુખી કરીને પછી આંખ જોઈએ હે વધારે સુખી કરીને પછી આંખ માંગે છે મને પછી આપજો પહેલા વધારે સુખી કરો દાનત સર સારી છે વર્લ્ડ મેં અંધે હૈ દુખે હૈ નહીં દુઃખ વર્લ્ડ મેં દુઃખ હોતા હૈ નહીં કભી વો દુઃખ અપની અપની ભાષામાં હૈ સબ સબકી લેંગ્વેજ જુદા હૈ ઓર તુમને ઓરત જો છોડ દિયા ઇસકા ડાઇવર્સ દેતા હૈ ઉસકે લિયે વો આદમી બોલતા હૈ કે હમકો યે ઓરત ચાહી થી હૈ એસા ચલતા હૈ કે નહીં ચલતા દુનિયામાં ચલતા હૈ માં ઉસકી જો દિલ હૈ ના વો ઓરત કી દિલ મન મેં તો દુઃખ તો હોતે હી હૈ ઠીક હૈ જી ઠીક હૈ પણ કહે છે કે એની ઓરત ના મન માં દુઃખ તો થાય ને કહે છે ક્યા દુઃખ થાતા ડાઇવર્સ ડાઇવર્સ હો ગઈ તીર્થંકર લોકો ને બોલા થા કે સંકિત કર લો સંકિત વો થોડા થોડા આંખ ખુલી બોલાયા થા સંકિત થાય એટલે થોડા થોડા આંખ ખુલ્યા ત્યાંથી જરા થોડું થોડું સુખ વધતું પછી એ જવાનું આંખે ફૂલી જવાની એ મોક્ષ થઈ ગયો દુઃખ ને સુખ તો આરોપિત ભાવ છે ને આરોપિત ભાવ છે દુઃખ ને સુખ એ તો આરોપિત ભાવ છે ને આરોપિત ભાવ પણ એ આંધળા નો ભાવ છે આંધળા ના દેખતા નો ભાવ નથી તો અમને દુઃખ સુખ કોઈ દાડો લાગતું જ નથી જો જાણવામાં નથી આવતું અમારે તો પરમાનંદ જ રહેશે નિરંતર કારણ કે અમે આંખે જોઈ ગયા બધું ભગવાન ની ભાષા ને દેખાવા માંડ્યું અમને પછી દુઃખ જ ના હોય ને ગજવું કાપી લીધું તોય સુખ અને આ ફૂલા ચડાય તોય સુખ સમજ ને અને ફૂલ ઉતારી લીધા ને કોઈ ગાળો બોળવા મળી તોય સુખ માર મારે તોય સુખ કારણ કે આપણું સ્વરૂપ નથી જબ તક ભૂગોળ ફિરતે રહેંગે જબ તક ભૂગોળ ફિરતે રહેંગે પૃથ્વી ફરતી રહેશે ત્યાં સુધી. જબ તક એ ભૂગોળ અને પૃથ્વી આપને આપ ફિરતે રહેંગે તબ તક તો સબ જન્મ હોતે હી રહેંગે કભી જન્મ રુકેંગે કભી જબ ભી અગર પૃથ્વી રુક જાવે તો સબ ખતમ હો જાવે જન્મ તો એ પૃથ્વી ફરતી બંધ હોને વાલી હે નહીં વો એસી ફિરેંગે સબ ફિરેંગે સબ ફિરેંગે સબ ફિરતા હૈ સમજ ગયા નહીં તુમ કાલ કાલ આયા થા વો દાદા દેખતા થા વો નહીં હૈ આજ કલ જો દેખા હૈ વો અભી જો દેખ રહા હું કે ઉનકી ભાવના અલગ હુઈ રૂપ એક હી દિખતે હૈ એ કહે છે કે કાલે મેં જોયા હતા અને આજે જોઉં છું તો એમાં આજનામાં ભાવના જુદી છે રૂપ એક છે ભાવના જુદી છે એમ કહે ભાવના નહીં ફિરતા હૈ આખા દિન સબ મેં ફેરફાર હો રહે હૈ ચેન્જ ઇઝ ધ લો ઓફ યુનિવર્સ સબ ચીજ ફેરફાર હો રહી હૈ ચેન્જ ઇઝ લો ઓફ યુનિવર્સ ચેન્જ હી હોતા હૈ સંસાર એટલે સબ ચીજ ફેરફાર હો રહી હૈ ના ઉસકા નામ હૈ સંસાર હૈ પરિવર્તન છે ઓર આત્મામાં કોઈ ફેરફાર નહીં હોતી આત્મા પરમાનન્ટ હૈ ઓર ટેમ્પરરી સબ ફેરફાર હો રહે હૈ પર એક દિન આત્મા મુજે ભી મોક્ષ ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ જો સંયોગ વિયોગ ઇસ બનાના ના હોત તો મોક્ષ સાથ આપણે કાઢી મેલવા પડે સંયોગોનો આપણે ત્યાગ કરવો પડતો હોય તો મોક્ષ ના થાય શું કહ્યું સંયોગો મેરેજ જાય વાત છે શું ત્યાગ કરવા પડે આથી તો છતાં આકર્ષણ વધતું જશે પછી ત્યાગે આગે એવું કહેવત સાંભળી છે ત્યાગે ઇસકું આગે કે સાંભળી છે જે ત્યાગ કરું તે આગળ મળે આ બહુમાં જે તમે ત્યાગ કર્યું તેનું હોવા ઘણું થઈને એક હંડ્રેડ ટાઈમ એ મારે જે જોઈતું હોય આપણે તેનો ત્યાગ કરવો શું કહ્યું સો ઘણું થઈને મળે આપણને હંડ્રેડ ટાઈમ અને મોક્ષ જ જોઈતો હોય તો તો એ સંયોગ જ છે એ જ્ઞાન જાણી લેવાનું સંયોગ એની મારી વિયોગી સ્વભાવનું જ છે શું છે તમે જ્ઞાનમાં રહો તો એની મારી વિયોગ થયા જ કરશે બધું થયા કરે ના થાય ઉઠી ઉઠી ચાલે જાય ને દુઃખ આવ્યું હોય તો દુઃખ નો સંયોગ એ ચાલ્યો જાય સુખ આવ્યું હોય સુખ નો સંયોગ એ ચાલ્યો જાય જવાની આવી હોય જવાની નો સંયોગ ચાલ્યો જાય ગડપણ આવ્યું તો ગડપણ નો સહયોગ ચાલ્યો જાય બધું ચાલ્યું જાય ને એને મેરે ચાલ્યું જાય તો જ મોક્ષ થાય નહીં તો પણ મોક્ષ થાય નહીં અને એની મેરે ચાલ્યું જાય એનું નામ જ વ્રત વ્રત છે એનું નામ કહેવાય વર્તે એની મેરે થઈ જશે આ મહાવ્રત કહે છે ને એ ત્યાગ ના હોય વર્તે આમને બધું વર્તે છે સંસાર નું એક શું યાદ જ ના હોય ને અમને આ શું વાર થયો શું તારીખ થઈ અમને ના હોય યાદ વાર તારીખ તો યાદ કોને રાખવાનું પંડિતો ને યાદ રાખવાનું કોને જ્યોતિષી ને પંડિત ને એ લોકોને યાદ રાખવાનું જ્ઞાની પુરુષ ને તો કશું યાદ જ ના હોય એટલે તમે આજે અહીંયા આગળ તમે મને કહો બારસ થઈ તો હું કોઈક બરોબર છે આ ભાઈ કે તેર જ છે તો હું કોઈક બરોબર મારે શું બાર વાગે તેર અને આપણા આપણા ધર્મ તો બાર જ તેર લડે ના લડે લડે લડે ખરા તમે આપડે તો બાર તેર ને સારું ના લડે કે ના લડે એ લડવા જાય તે બધું અહીં ભટેક ભટેક કરવાનું કશું વળે નહીં આ જરૂર જ નથી બાળસ કે તેરસ જરૂર કરીશ આપણે આત્મા હાથે કામ છે બાળસ તેરસ હાથે કામ એ બાળસ તેરસ તો કોને સંભાળવાનું જે પંડિત હોય અગર જે જ્યોતિષી હોય બે ને એનું જેને મોક્ષ હોય તો તેને બાર કે શું કરી, તિથિ યાદ કશું યાદ ના હોય એમને તો. જય સચિદાન. જેને મોક્ષ જોઈતો હોય તેને કશું યાદ રાખીને શું, અમને કશું યાદ ના હોય. અમને તો આમ અહીં બેઠા પછી અમે અહીં ક્યાં, અહીં અહીં ભાટકો પર પછી એક નહીં તે અમને યાદ ના હોય. અમે અમારે મુક્તિમાં હોઈએ. તમે આ પટેલ ને ઓળખો? તમે કે દાદા ભગવાન ઓછા ઓળખવાના હતા? આ તો પટેલ છે ભાદરણ ના. દાદા ભગવાન તમે બેઠા છે તે 14 લોક નો નાથ છે. 14 લોક નો નાથ માગે એ મળે એવું છે. પણ મોક્ષ માગજો. શું કહ્યું? હા, ઘેર બધા મજામાં છે? તેડી ના લાયા? હું સીધો ઓફિસ હતી. સંયોગ જે છે એ વિયોગી થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય, એ કેવી રીતે? મોક્ષ એટલે આ સંયોગ, સંયોગ એટલે બંધન. આપણે ના ઈચ્છા હોય તો આ ઇન્સોટે નમ સંયોગ બરાબર. પણ એ જો વિયોગી ન હોય તો મોક્ષ ના થાય એમ. આપણે વિયોગી છે માટે જતો રહે છે એટલે તારું છૂટ આપશો ને તમે. પણ બંધનો ગમે એટલા હોય પણ જયારે નવા બંધન ઉભો કરતા નથી તમે, વ્યવસ્થિત ગણીને સંયોગનો નિકાલ કરતા રહેવાનું. હા, તેનો નિકાલ કરી નાખો. હવે જેટલા સંયોગ છે એટલું અને ઓળખી નહીં દેવાનું. ખાલી 12 જ છે, 13 જ છે. નવો નવા સંયોગ ઉભા કરતા નથી તમે. કરો ને પછી કોઈ સંયોગો હશે જ નહીં. સંયોગ નો હોય બહુ સંયોગો તો પછી એમને મોક્ષ થયો તો સંયોગ વગર, સંયોગ નો વિયોગ થાય પછી જ મોક્ષ થાય ને. એટલે વિયોગ થઈ જ જાય ને ઓટોમેટિક થતા જ જાય. જો 13 વર્ષ સાથે વિયોગ થયો, 30 વર્ષ ના થયા તારે મોટા ભાઈ નો, ઘર નો, બૈરી નો, છોડી નો, બેબી નો, બધા નો વિયોગ થઈ ગયો પેલો. એમને પોતે વિયોગ ત્યાગ કર્યો નથી. એમને એમને તો મોટા ભાઈ ને કહ્યું હતું કે મારે હવે મને આ વૈરાગ રહે છે સંસારમાં, મારો કર્મ પૂરા થયા છે કે છે. મોટા ભાઈ બે વાર પછી જ એવું કે છે. તો એટલે 30 વર્ષે ગયા તો એને મારે એ વિયોગ થઈ ગયો. બે વાર પછી એને મારે વિયોગ થઈ ગયો. પછી જેમ જેમ પછી રહ્યું જે પછી પછી વાણીનું રહ્યું અને મનનું રહ્યું કે હાડા 12 વર્ષ સુધી અનિદ્રા પણ રહ્યા અને એ બધા સંયોગો નો વિયોગ કરાયો. જો ઊંઘતા ના હોત ને તો ઇન્સોમનિયા રોગ કેતો. માવીને ઇન્સોમનિયા રોગ થયો તો એવું કેતો. શું કહ્યું? સ્લીપલેસનેસ. અનિદ્રા રોગ. અનિદ્રા ઓય બોલ ઓય બતાવ. અનિદ્રા રોગ. અનિદ્રા અંગ્રેજી શું કહે છે? ઇન્સોમનિયા. ઇન્સોમનિયા બીજું કહે છે, બીજા શબ્દ કહે. સ્લીપલેસનેસ અલગ હે ઓર ઇન્સોમનિયા તો એક બીમારી જ છે. બીમારી. બીજું કશું કહે છે? દૂસરા કોઈ શબ્દ હે ઉસકા મેડિકલ મે કોઈ શું કે છે કે ભાવીર વગર આ રોગ થયો તો કે છે શું? ઇન અનિદ્રા પડે એટલે શું કે આ દેહ ને જેટલો થાક લાગી હોય એટલું અડધો કલાક કલાક ઊંઘી જાય. પોતે પોતે ઊંઘે નહીં, જાગ્રત જ હોય અંદર. એવું પડે ને, પોતે ઊંઘે નહીં ઘણી વાર. એનું નામ અનિદ્રા કહેવાય. શું કહ્યું? શરીર ઊંઘી જાય, આત્મા નહીં ઊંઘે, એનો અર્થ એ થયો ને? શરીર ઊંઘી જાય પણ આત્મા આત્મા નહીં ઊંઘે, એનો અર્થ એ થયો ને? શરીર ઊંઘી જાય. શરીર શરીર ઊંઘી પોતે ન ઊંઘે એટલે કોણ ન ઊંઘે? મન વચન કાયા બધું ઊંઘે. હા, મન વચન કાયા ઊંઘી જાય અને પોતે પોતે. હા, એ તો અમારે બને છે, અમારે એવું બને છે. હા, અમારે એવું બને છે. અનિદ્રા પણ એટલે આમાં અત્યારે તો આ લોકો અર્થ બધા ઊંધો ઠોકી બેડે કે ઊંઘતા જ નતા. કઈ રોગ હતો? અનિસમનિયા નો આવું કે તારે ગભરાય પાછા કે રોગ હતો તાર ના કરો સર હતો તાર મને ગુંચાવ શું કા તમ થા બોલા વગર સમજે તો કા ઠોક કરી મેલી છે તો ભીત ભેળ માથા થાડે એમ શું બાર ફાયદો નીકળે એમને એમ કહ્યું છે કે તપ કર્યું 12 વર્ષ સુધી બાર વર્ષ સુધી મહાવીર ભગવાન તપ કર્યું એમ કે છે ને કરતા છે એમ કેતા હશે ને એમને તપ હતું છે તો પછી સાધુ ને તપ હોય એમને તપ હોય ત્યાં સાધુ મને એમ ફેરશો તપ હતું છે તીર્થંકર ભગવાન ને સાધુ ને તપ હોય એમને તપને કયું કયું છે કે આ પરપરિણીતી ને આ સપરિણીતી સપરિણીતી પરપરિણીતી ન થાય એટલું તપ એમને રાખવાનું અને એ જ એમની જાગૃતિ પરપરિણીતિ નહીં એક ક્ષણ વાર સ્વપરિણામમાં બાર ખીલા મારે કે ગમે તે થાય કે સ્પર પરણે છે નહીં દેહ રડે ખરો પોતે ના રડે જયારે ખીલા ખેંચે ને બરું ત્યારે ઓ કઈ બૂમ પડી તેનું આંખમાંથી પાણી ગરગર પડ્યા ત્યારે લોક કહે છે કે મહાવીર ભગવાન રડ્યા રડ્યા રડ્યા એ દેહ રડે છે મહાવીર ના રડે ને ભગવાન ને એમને તપ તો બધું કરીને જ આવ્યા હતા તાર તો મહાવીર થયા હતા તો એમને વર્તે એમ સહેજા સહેજ તો હા એમને એમને અસાતાવેદ ની ઉભું થયેલું આ જયારે કાનભાઈ મારે ત્યારે અસાતાવેદ ની ઉભું થાય તો પણ તે એને સ્વીકારે નહીં પોતે એમાં પરિણામ ના પામે એટલે વેદ ની અસર ના કરે એમને તો પછી દેવ લોકો આવડાવડા મોખણ મુકતા હતા આખી રાત ચટકા ભરે તે પણ અસાતાવેદ ની એક કર્મ કહેવાય શું તીર્થંકર અસાતાવેદ ની હોય દાદા દેવ લોકો માકડ શું કામ મૂકે પરીક્ષા કરવા એમની પરીક્ષા કરવા માટે ના મહાવીર કહેવાનો હતો ને એમની પરીક્ષા શું કામ કરે દેવો લોકો એવું છે દેવ તો દેવ ની સભામાં તો વાતો નીકળે દેવ ની સભામાં શું મૃત્યુલોક માં અત્યારે ભરત ક્ષેત્રે મહાવીર ભગવાન કોઈ કોઈ માણસ જ ના હોય આવું બધું ભયંકર શું સર પડે ને એટલે પેલા દેવ એ શું હોય હું એના એના એના ઉડાડી મેલું કે છે એના એની ચિંતા રહે આવું કઈ ચિંતા જ ના હોય એની સ્થિરતા ને ઉડાડી મેલું કે છે લવ તારે ખરો કે એવું અહીંયા બોલીને પછી આ ઉપરથી ના દેવો દેવો ને પોતાના આનંદ ખાતર મનુષ્યને દુઃખ દેવાના આનંદ ની ખાતર નહીં ભર્યું એને આનંદ નહીં છે તો એમને તો હું પદ છે કે ઓહો એ સ્થિર છે પેલા પેલા બોલ્યા મહેન્દ્ર તેમને સહન ના થયું શું થયું આપડે આપડે દેવ લોકો સ્થિર નહીં રહેવાતું મૂર્તિ લોકો શું સ્થિર રહે કે આ કે છે કે અત્યારે બ્રહ્માંડ માં કોઈ નથી એવા સ્થિર રહે છે કે છે એટલે પછી આ દેવો ત્યાંથી નીકળ્યા વેહ લઈને વૈક્રેરિક શરીર હોય જેવો વેહ કરવો હોય એવો અને પછી મોકળ નાખ્યા ભગવાન બહુ હેરાન કર્યા છે પછી આ એમનું નામ તો શું હતું વર્ધમાન હે વર્ધમાન વર્ધમાન હતું સમજ ને મહાવીર આ દેવલો કઈ પાડ્યું દેવો એ પછી બહુ પરીક્ષા કર્યા પછી બહુ પરીક્ષા કર્યા પછી કહ્યું કે ભગવાન આપ તો મહાવીર જ છો કે છે મહાવીર આટલી આટલી પરીક્ષા કર્યા પણ ડગ્યા નથી આપ કે છે બહુ પરીક્ષા કરી એટલે જેને જેને મોક્ષ પ્રાપ્ત થવાનો હોય એટલે બધાને દેવ લોકો હેરાન પરીક્ષા નહીં કરેલી લોકો સાથે થયું હશે ને ત્યારે થયો હશે ને હિસાબ વગર તો દુનિયામાં કશું જોતી છે. આ ગામમાં પણ આપણને કશું અડે નહીં કોઈ, એવું છે આપણો હિસાબ ચોખ્ખો હોય તો. ગામ આખું લૂંટારાનું હોય તો આપણને અડે નહીં, માટે આપણે ચોખ્ખું કરવાનું છે. અંદર ચોખ્ખું કર્યું એટલે બહાર નિર્ભય રીતે ફર્યા કરો. પછી બહાર નો વિચાર નહીં કરવાનો, બહાર આમ થશે શું થશે એ નહીં. તમે તો અંદર ચોખ્ખું કર્યા કરો, પછી બહાર કરી લેજો. લાઈટ લઈને જાય તેને સાફ કરી એવી જગ્યા હોય રસ્તા મનેરા સાફ, પણ તો અંદર નું ચોખ્ખા લાવે છે. જેને હિંસા ના પરમાણુ જ નથી એ માણસ જાય રાત્રે ગમે તો